દેવ બંને ચૂકી થઈ જાય પછી સાંજે વડોદરા અમેરિકામાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં નિરંતર હિંસા જ કર્યા કરે છે. ત્યાં નિરંતર હિંસા જ કર્યા કરે છે. ખાવામાં પીવામાં દરેકે દરેક કાર્યમાં ઘરમાં પણ હિંસા આખો દાડો. માછો મારવી, મચ્છર મારવા, બહાર લોનમાં પણ હિંસા. દવાઓ છોટવી, અમુક ઘાસ મારી નાખો, અમુક જંતુઓ મારી નાખવા, બાગ બગીચામાં પણ હિંસા. અને એ લોકો ક્યારે કઈ રીતના છૂટે? એ લોકો કઈ રીતના છૂટે? બધી એમને હિંસા કરતા જૈન જેટલી હિંસા કોઈ રહી નથી આ વર્લ્ડમાં. તો તમને જૈન તો નહીં જવાના, પણ આ લોકો શું પહેલા નંબર ના હિંસક વૈષ્ણવ, બીજા નંબર ના વૈષ્ણવ શિવ ધર્મી વૈષ્ણવ એ બીજા નંબર ના, ત્રીજા નંબર ના મુસલમાન અને ચોથા નંબર એમનો વારો લાગે હિંસા માં. મહાત્મા ત્યાં જ્ઞાન લીધું છે અમેરિકામાં, એને છૂટકો જ નથી. રાત દાડો હિંસા કર્યા વગર પછી છૂટકો જ નથી એને. શું થાય એનું પરિણામ શું? પણ હિંસા તો આ વધારે કરે છે હિન્દુસ્તાન લોકો. એ ભલે હિન્દુસ્તાન લોકો કરતા, પણ આપણા મહાત્માઓનું શું? કયા મહાત્મા? અમેરિકામાં છે એ વાંધો નહીં. શું એ હિંસાનો વાંધો નહીં? વાંધો નહીં એટલે શું એનો કહેવા માંગો છો? એને શંકા પડવા તો ના પડે કશું નહીં. શંકા શું પડે? મારી જ ના ફરતી જીવતો શંકા કે પડે? શંકા ના પડે કશું નહીં. સરકાર ભાવ કેમ નહીં મારવાનું જ નહીં? રીતસર હિંસા થાય છે, રીતસર હિંસા થાય છે સવારથી સાંજ સુધી. આ હિંસા કરતો આ હિંસા બહુ ખરાબ. કઈ આ જૈનો કરે છે, વૈષ્ણવ કરે છે, બહુ હિંસા. આખો દાડો આત્માની જ હિંસા કરે છે. ભાવ હિંસા કહેવાય છે ને ભગવાન. એ તો પોતાના જ આત્માની હિંસા કરે છે, પણ આ તો બીજાના બધાના આત્માની, બધાના આત્માની હિંસા કરે. જે ભેગો થાય એ બધાની હિંસા કરે છે. ધંધો દાના હું તો એ તેથી પેલા શીખી છે ને વિચાર. તો એ બીજું આવું જેને ત્યાં દુઃખ દેવાનો વિચાર નહીં. હેલ્પ આવી હેલ્પ હેલ્પ. અને આ તો ઘાટમાં આવે કામ લાગે તો હેલ્પ કરે, ના કરે પાછળ પહેલો સરકારી કામ લાગશે. આથી કરે ના કરે કરો મારે કામ લાગશે. એટલે ભાવ હિંસા ભગવાન બહુ મોટી કઈ છે. અરે તે બધું આખું હિન્દુસ્તાન ભાવ હિંસા જ કરી રહ્યું. જૈન તો અહિંસા ઉપર વધારે વધારે ભાર મૂકે ને. જૈન ધર્મ તો અહિંસા ઉપર વધારે વધારે ભાર મૂકે. હા બધા બધા હિંસા વધારે વધારે હિંસા એમ છે. કારણ કે ભાવ બધા આખો ધારો કકડાટ કકડાટ ને કકડાટ જ કરે. બધા સામાન્ય લોકો બધા જૈન ધર્મ હિન્દુ ધર્મ નહીં. જૈનો વધારે કહે છે, કારણ કે જૈન વધારે જાગૃત છે. એટલે જેટલો વધારે જાગૃત એટલી હિંસા વધારે. જેટલી જાગૃત વધારે એટલો હિંસા વધારે. તો કારણ ધૈર્ય સાથી વધારે જાગૃત છે કે એમને દ્રવ્ય હિંસા તૂટી છે. મન પણ જીગડો ચીવડો બીવડો મારવાનો નહીં એટલે જાગૃત વધારે છે. અને તેથી ભાવ હિંસા વધારે કરે છે. જૈન ના છોકરાઓ છે આજે જે ઉધર ચડી ગયા છે એને હિંસા આવી ભાવ હિંસા બહુ નથી બિચારાની. કારણ કે માંસાહાર કરે બધું કરે એટલે જળ જેવા થઈ ગયા છે. જળમાં ભાવ હિંસા ના હોય બહુ. ભાવ હિંસા તો વધારે જાગૃત હોય ત્યાં બહુ નરી હિંસા. આખો ધારો એનો કકડાટ કકડાટ કકડાટ તાલા ભૂતા કોઈ કકડાટ કકડાટ. એ તો સર્વસામાન્ય રહ્યા જ કરે છે. એ તો સર્વસામાન્ય રહ્યા કરે છે. જૈન શું કહે છે? એ તો બધાને સર્વસામાન્ય રહ્યા જ કરે ને. ના ના એ લોકો ના. ગમે તેમ પણ હિંસા ભાઈ, ગમે તેમ પણ તો હિંસા તો થઈ જ ને, ગમે તે પ્રકારે ભાવ કહો કે દ્રવ્ય કહો, કયું હિંસા ભાવ છે તે સ્વતંત્ર હિંસા છે, અને દ્રવ્ય છે તે પરતંત્ર હિંસા છે. શું છે? પોતાને કાબુ નથી. જો આ જૈનો હિંસા પાડે છે ને, એ પરતંત્ર હિંસા પાડે છે. આજે એમનો પુરસાદ નથી. ખાટકી ને મોક્ષ ના મળે, ખાટકી હોય એને મોક્ષ ના મળે. ખાટકી ને શું મોક્ષ મળે? ખાટકી ને ના મળે, પણ ખાટકી કરતો આ મોટા ખાટકી છે. ખાટકી તો કહે ભગવાન ને કે સાહેબ મેં શું ખોટું કરીશ, આ ત્યાં દુખો જો ભગવાન કાટકી નો ધંધો કરું છું ને, સાહેબ મારા બાપ દાદા ધંધો કરું છું, એમ મેં શું ખોટું કરીશ. એટલે ખોટું કેમ કહેવાય? એમ છે સારું કેમ કહેવાય? સારું કેમ કહેવાય? સારું કહેવાય, સારું તો કહેવાય જ નહીં. આફ્ટર ઓલ ઇઝ નોટ એ રોંગ મેન. ના પણ ભાઈ દાદા, ગમે તે હિંસાનું ફળ તો ખરું જ ને ભોગવવાનું ને, હિંસાનું ફળ તો ભોગવવાનું જ ને. હવે મહાત્માઓની વાત કરો, સંકિતધારી મહાત્માઓની, દાદા ભગવાન ના સંકિતધારી મહાત્માઓની વાત કરો. સંકિતધારી મહાત્માઓની વાત કરો, પરમાનંદ નો વિચાર. ના પણ હિંસા તો કરે તો એને અડે? કઈ હિંસા? આવું આ બધી હિંસા તમે કહો છો, એ ભાવ હિંસા, દ્રવ્ય હિંસા, જે કઈ કરતા હોય, માકડ મારતી હશે કઈ શુદ્ધાત્મા ના દેખાય. મેં શું કહ્યું છે ટૂંકમાં? હું કહું ફોટ આવવા માંગતો નથી કે જે તારે રહી ગયું હોય બીડી ઈચ્છા, એ બધું તને આ બંધનકારક નથી. શું કહ્યું? મારે બધું ફોડ ના પાડવું છે, મારી પાસે ફોડ પડાવે તો લોકો દુરુપયોગ કરશે. કરેક્ટ છે ને? આ જ્ઞાન આપતી વખત તારી પાસે જે રહી ગયું, નવું ગ્રહણ કરી છે, જૂનું જૂનું પાંચ ઘટું જરા ધરતું નહીં. શું કહ્યું તમે? ના તમે સમજો છો ને? સમજી ગયો. ફોડ પાડીએ તો ખોટું દેખાય લોકો, કે હિસાબ નથી એમ કે છે. લોકો એક દારૂ વાત કરે પછી બહાર. મેં તમને કહ્યું હતું તમારી બીડી ને ચા વાંધો છે એવું? તમે એવું કહ્યું હતું કે બીડી પીવાનું કહું તો મોટો ગુનેગાર, અને છોડવાનું કહું તો ગુનેગાર. હા, એવું કહ્યું હતું. હા, કારણ કે કોણ પીએ છે ને કોણ હોય હું જાણું છું. તો બધું અમને જણાય, જગત ના લોકો કે આ પીવે છે, તમે એમ કહો હું પીવું છું, પણ હું જાણું છું કોણ પીએ છે. જો એટલે હું દુકાનદાર નહીં ગણતો. કોઈ ખરાબ વ્યસન છોડવાનું કહીએ એમ ગુનેગાર કેવી રીતે કહેવાય? ખરાબ વ્યસન હોય એનું છોડવાનું આપતો એમ તો ગુનેગાર કહેવાવું જ નહીં. છોડવાનું કેવું એટલે શું? સારી વસ્તુ. આ દુનિયા કોઈ મળે જન્મ જ છોડી શકે એવો? આ જે છોડવાનું કહેનાર ને, એ અનંત ગણા મૂર્ખા છે. થોડો છોડનાર થોડા જનારા તે અનંત ગણા મૂર્ખા છે. મૂર્ખી વાતો છે બધી. એટલે થોડી અસર સારી થાય ને એની? હા, અસર સારી થાય છે. વ્યસની માણસ હોય એની ઉપર સંતપુરુષ આવી રીતે કેવું? છોડવું એટલે કોઈ દુનિયામાં છોડેલું કોઈ થી? મેં કહ્યું કે આ દુનિયામાં વર્લ્ડમાં કોઈ ધંધા થાય એવી શક્તિ નથી ધરાવતો. તો છોડશું છોડી શકે કેમ હતા સાહેબ? તમારું મારું ઉભરણ જ છે આ બધું મને હરાવે છે બધા લોકો. તમે છોડી શકવા, છોડી શકો એમ છો નહીં, અને હું છોડી શકું એમ, તમે છોડી શકો એમ છો કહો, એટલે તમે કરી શકો એમ છો એનો અર્થ થયો. એટલે તમે કરતા રહ્યા. શું થયું? કરતા રહ્યા એટલે ભ્રાંતિ તમને, અને હું ભ્રાંતિ હું એવું બોલું નહીં. હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, અમે અમારી ડિસ્ટન્સ નથી. તમને સમજાય વાત ના એની મેરેજ છૂટી જાય તો હાથ એની મેરેજ ખાલી થઈ જવાનું જો ના દસ અવતારે લોક કીર્તાને કે આ ચા નહીં છોડવાના અને બીજે નહીં છોડવાના બે હરાવી કારણ કે ટ્વાંકી માં જવા નથી નવું આવો બંધ થઈ છે ટ્વાંકી માં જવા નથી હશે ત્યાંથી જોર કરશે પછી બંધ થઈ જશે બધે પાપ છે ખેડૂત ખેતી કરે અને આ દોણા નો દોણા નો ધંધો કરે એ બધો પાપ છે દોણા જીવડા પડે કે ના પડે પડે કે જીવડા ની કેટલી મુશ્કેલીઓ લોક જીવડા હાથે ગાજરી વેચે એ જીવડા ના પૈસા લીધા ને તે ખાધા જીવડા ના પૈસા ખાય અમારું મળવું એવું છે કે ખેતી એટલે પુનસારી ને ધંધો કયો મળી આવે જેમાં ઓછામાં ઓછી હિંસા હોય એ પુનસારી ને ધંધો મળી આવે એ ધંધો કયો હીરા માણેક નો તેમાં કશું ભેળ છે પણ એ જો કદાચ ચોરીઓ થઈ ગઈ છે પણ જયારે ભેળસેળ વગર કરવો હોય તો કહી છે કે જીવડા મરે નહીં કશું ઉતારી નહીં અને પછી બીજા નંબર હો નાચવા દીનો અને સૌથી વધારે હિંસા નો ધંધો કયો ટકા કસાઈ નો પછી આ કુંભાર નો પેલો નિવાળા અર્ગાવે છે ને એ હિંસા હિંસક ધંધા વાળા છે ને જેટલા હિંસક ધંધા છે ને એ ધંધા વાળા સુખી ના દેખાય એમના મોડા પર તેજ ના આવતો તારે ખેડૂત ખાતેદાર હળ ના ફેરવતો હોય જમીન માલિક હળ ના ભેળો તો તેને ના આવે બહુ અરે પેલા હળ ફેરનાર ના ભેળે એટલે સુખી ના પેલે નિયમ આ બધો એવું માને ખેતી કરો તમે દુનિયાના આધાર પર હતા ખેતી કરો છો મનમાં વિચાર આવે કે છોકરો ત્યાં આગળ એમાં જાય સૈન્યમાં ભરતીમાં જાય તો હું મરી જાય ભાઈ છોકરી ના રહી ગઈ છે તો એટલે આખા દેશમાં છે તે એવો માલ પાકે નહી પણ એ બધે દરેક દેશ માં હોય માલ પાકે કુદરતી નિયમ એવો છે એટલે બધું આ કુદરત જ તત્વ છે આમાં કઈ નવું કુદરત આની પાસે નો હાથ એટલે બહુ એ રાખવાનું નહીં જરૂર જય સત્ય એમ હોય ને કે આવું આવું થાય તો કામ નું એ કે ખોટું કહેતા નથી એ શું કહે છે પેલું કર્મ ફરતા પર સંગત દર્શન કેવી રીતે થાય છે તો તેની વાત કાઢી ને સાચી જ વાત છે ને તો દાદા કર્મ ખપાવી અલગ કઈ એવું કહે છે શું કહું અને સંયોગ દર્શન સાત થાય છે વિધ ઇન વન અવર પેલા પ્રશ્ન પાસે અને એનો એનો પુરાવો શ્રીમદ રાજચંદ્ર બધા બસો માં પત્ર માં છે કઈ એક કલાક માં જ્ઞાની પુરુષ શું કરી શકે એ બધું છે શું તમે સમજ્યા એવું છે આ એમને જે પૂછેલું છે એ થાય જ નહીં કર્મ થતા વગર થાય જ નહીં સંજોગ ક્રમિક ના હિસાબે પૂછ્યા કરે છે અને અક્રમ ની વસ્તુ સમજવા માટે તૈયાર નથી અક્રમ એ બોલતા આપડે હા એ જ તમને સમય દર્શન થાય એટલે એમના કમી જોડે મળતું આવે છે, મળતું ના આવે એવું, હાવ તો મળતું ના આવે એવું હોય જ નહીં, મળતું આવે ને ગમે તે જવાની ખોળ હોય કે એની ખોળ હોય, કોઈ કઈ મળતી તો આવતી હોય ને, કોઈ મોટી હોય કોઈ નાની હોય. તો બીજો પ્રશ્ન છે, પેલો તમને સમજાયો તમે? હા, કે કર્મો તમે કહી શકો કે દાદાજી કે દાદા કર્મ ખપાઈ જશે મારો? હું કહી શકીએ. પ્રશ્ન કરશે કે ભોગવ્યો અગર કઈથી ખપી ગયા, એ શું કરશે જવાબ ને? એ તો મને બી થોડું ભાષણ કરતા તો મને આવડે, શું કરી નાખીશ. કારણ કે વધી જાય છે, કઈ કર્મ ખપે છે એટલે અમારી જાગૃતિ નિરંતર થાય છે, કઈ કર્મ ખપે છે જાગૃતિ ના થાય તો હવે ને, તો હવે તમને આખો દર જાગૃતિ રહેશે ને, હું આત્માથી જાગૃતિ રહેતી નહીં બધા આપણા બધાને. દાદા પણ યાદ રહે પણ જાગૃતિ રહે છે ને, એટલે કર્મ ખપાવ્યા સિવાય બની શકે નહીં. એમણે કહેતું કે અમારે કર્મ ખપાવીને પછી તમને સમ્યક દર્શન આપશે, જેવું કે તમે માણો છો એવું સમ્યક દર્શન નહીં, કૃષ્ણ ભગવાનને થયું તે સમ્યક દર્શન કહ્યું. તમે માનો છો ને એ તો પાંચ આનાની કિંમતનું છે, કૃષ્ણ ભગવાન હોળાની કિંમતનું છે. શું એટલે અમને હોળાની કિંમતનું થયું? બીજો પ્રશ્ન છે એમનો, મહાવીર સ્વામી ના હાડા બાવા તપસ્યા કરવાની કેમ જરૂર કેમ પડી? મહાવીર સ્વામી ને હાડા બાવા તપસ્યા કરવાની જરૂર કેમ પડી? આ તમારા હાડા બાવા નહી, આ તમારે ત્રીસ વર્ષ સુધી જો જીસો તો તપસ્યા કરવી પડી, એમને તો હાડા બાવા જ કરી હતી. આપડે પાંચ આજ્ઞા માં જાય છે ને, તે જીતા હોય તપશ્ચર્યા જ કરે છે. શું કરે છે? આંતરિક તપ હોય આપડે, તો બાહ્ય તપ ના હોય, મારી રે બાહ્ય તપ નતા, એ તો દેખાવ બાહ્ય તપ દેખાય, સમજો ને, બાહ્ય તો તમને સમજાવતા નહીં ભાવ ને આવશે. આપ જે કહો છો અમે તપશ્ચર્યા જ કરીએ છીએ, કારણ કે અમે સંયમ ની બહાર નીકળતા નથી, માટે તપશ્ચર્યા. જે સંયમી પુરુષ છે, સંયમી બહાર ની અસંયમ ના થાય, અસંયમી ના થાય એનું નામ તપશ્ચર્યા. તમે સમજો ને, અસંયમી ના થાય તેનું. અને તમને તમને હું સત્ય કહે તડકાઈશ તો તમે અસંયમી થઈ જશો, કઈ શું કરું, થઈ જાય કે ના થઈ જાય? થઈ જવા. તમને સમજાવો તો ભાવે, પ્રયત્ન કરીશ, પ્રયત્ન કરીશ દાદા હું. ના એ નહીં ફાવે એટલું કરજો, ફાવે તમને મારી ખાતરી થઈ ગયું જવાબ આપતા આવશે. ત્રીજો પ્રશ્ન, તેમને દેશના કેમ આપી? મારી અમને લાગે છે તેમના બોધ પૂર્ણ જ્ઞાન થયા પછી આપ્યું છે. એવું એ કહેવા માંગે છે એમના કયા શબ્દો છે? એમના દેશના કેમ આપી એનો શું અર્થ, એ શું કહેવા માંગે છે? કે છે કે એટલી મોડી કેમ આપી, હા આટલી મોડી કેમ આપી? એમને જન્મથી તો ત્રણ જ્ઞાન હતા, એમને મહાવીર ને જન્મથી ત્રણ જ્ઞાન હતા, છતાં શુદ્ધ સંપૂર્ણ થયા પછી જ તેમણે દેશના આપી. જ્ઞાન તો જન્મથી હતા ને, આટલી મોડી કેમ આપી? તો પછી જન્મથી આટલા જ્ઞાન હતા છતાં દેશના કોઈ પણ આત્મજ્ઞાની આપી શકે કે શું કહ્યું? એમને દેશના એ તીર્થંકર દેશના આપી. શું કહેતી? તીર્થંકર દેશ એ તે પ્રકર હતી ને, અમારી તે પ્રકર છે, પણ તે પ્રકર ના હોય દેશના આપે તો એ આપી શકે બાળક ને, પણ એ ઉપદેશ કહેવાય. શું કહેવાય? ઉપદેશ કહેવાય. આત્મજ્ઞાની જે આપે તે ઉપદેશ કહેવાય. તો હા, અમારી ઉપદેશ ના કહેવાય, દેશના કહેવાય, એટલે અમે તે પ્રકર કહીએ છીએ, ઓરિજિનલ તે પ્રકર કહીએ. તો અને ભગવાન મહાવીર ની વજન ત્યાં પ્રકાર જેવું સમજાયું તમને? એટલે એમનું એમ કેવું, પૂર્ણ જ્ઞાન થયા પછી બોધ આપવો જોઈએ, દેશના કરવી જોઈએ. તો એ વાત એક્સેપ્ટ કરવા જેવી નથી. કઈ કૃપાદેવ કેમ દેશના પાણસ ભાગસ કહે? કૃપાદેવ બોધ કેમ વાત હતું? પૂર્ણ જ્ઞાની છે. પછી આ વાક્ય તમે થોડું ઘણું સમજાયું, ધર્મ થી મહાવીર સ્વામી ને ત્રણ જ્ઞાન હતા એ વાત સાચી, છતાં શુદ્ધ સંપૂર્ણ શુદ્ધ થયા પછી દેશ ના આપી તો વાત સાચી છે. આમ આટલી મોડી દેશ ના સાથી અપાઈ, પણ દેશ ના તો ત્યાંથી અપાય છે કે જ્યારથી પોતે વાણીનો માલિક નથી ત્યાંથી દેશ ના આપવાની શરૂઆત થાય છે. દરેક જેને આપીએ તેને શું શું કહ્યું, પોતે વાણીનો માલિક પણ છૂટી ગયું એટલે દેશ ના આપી શકવાની ખૂટ જ છે. શું છે, પણ એમનું તો તીર્થંકર નામ ગોત્ર હતું ને એટલે તે મોડું થાય, એમનું પૂર્ણ દશા થયા પછી નીકળે, સમજ પડે ને. અને આ પૂર્ણ દશા ના હોય. પછી એક બીજો પ્રશ્ન છે એની અંદર છે નહી, મહાવીરે જ્ઞાન આપેલું નહીં કારણ ખટપટિયા ના હોય ને, ખટપટિયા ના હોય, ખટપટિયા એ જ્ઞાન આપે. અમે કહી દઉં ભાઈ એમાં ખટપટિયા વિતરાક છે, અને મહાવીર ખટપટિયા નહીં. એમને કઈ તમારે અનુકૂળ આવે તો કરો, ના અનુકૂળ તમારી મરજી. અમે બોલી જીતીએ કે છે શું કે બોલી છૂટી, અમે તો બોલીએ ખરા, અનુકૂળ આવો તો કરો ના, અમે એવું અનુકૂળ આવો કરો ના અનુકૂળ, પણ અમે તમને ખટપટ કરીએ કે આવજો આવજો, અમે તમને થોડા જ્ઞાન આપીશું. તેના માટે ખટપટતા કે દાદાને કોઈ પણ ચીજ આ જગત ની કોઈ ચીજ એવી નથી જે દાદાને ખપતી હોય. દાદાને અબધુર હોય દાદાને કામ નથી, દાદાના સ્ત્રી સંબંધી વિચાર હોય નહીં, દાદા શરીરમાં રહેતા નથી, દાદા શરીરના માલિક નથી, દાદા મનના માલિક નથી, ના વાણીના માલિક નથી. એ દાદાને તમારે શું આપવાનું હોય છે, છતાં પણ એમના મનમાં એમ છે કે જે સુખ હું પામે છું લોકો પામો એટલા માટે ખટપટ કરે છે. તેના હાર કરે કલ્યાણ માટે કરુણા વાશે બીજા સુખ પામો આ જાતનું, કારણ કે લોકો કેવી ભરાડમાં બફાઈ રહ્યા છે, એમ મગકડીયા ભરાડમાં બફાય એમ બફાઈ રહ્યા છે, અગર તો માછલા બહાર તરફડે એમ તરફડી રહ્યું છે. એટલે મારે આ 74 વર્ષે 75 વર્ષે પણ આ બધે ફરફરી કરીને મારે આ કરવું પડે. શું કહે, ઘણા લોકો શાંતિ ના પાના અને કેવી ચીર થાય શાંતિ પાના, કેવી ઘણા લોકો શાંતિ ના પાના અને શાંતિ નો માર્ગ પણ પામી ગયા ધંધા રોજગાર કરતો. તો એટલે મહાવીરે જ્ઞાન આપેલું ખરું, કારણ કે મહાવીર જ્ઞાન નહીં આપેલું. તો તમે લખી લો આ બધા શબ્દો પાસે લખી લો, મહાવીરે જ્ઞાન આપેલું નહીં. પેલું સાંભળી લો તમે, મહાવીર સામે હારા બાર તપસ્યા કરી જરૂર કેમ પડી, તો તમારે એમ કેવું કે અમારે તો આખી તપસ્યા શરૂ થઈ ગઈ છે, ત્યારે આવતો બહુ એક થયા પછી એક બે અવતાર થયા પછી તો અમારી તપસ્યા સારું જ રહેશે. કહી જો ભગવાન તો હારા બાર કરી, પણ અમારે તો ઘણા વર્ષો થશે. શું કહ્યું એવું લખી લો, કર્મ ખપાવ્યા સિવાય તમે દર્શન કેવી રીતે કઈ ન થાય, છતાં અમારા કર્મ ખપાવ્યા છે એવું અમને ખાતરી છે. કારણ કે અમને નિરંતર જાગૃતિ રહેશે, નિરંતર જાગૃતિ કર્મ ખપાય છે રે કે કેમ એવું પૂછવું તમારે, સમજ ને. એ કે ના રે નિરંતર જાગૃતિ તો એ કર્મ ખપ્યા નથી. શું કહ્યું, એમનાથી મોટા છે કે નાના, એમના નાના કરી એને 12.5 વર્ષમાં બધો તપો કર્મ બધા ખપાવી દીધો, અને અમારે તપસ્યા ચાલુ થઈ છે તે અત્યારથી જ એ મોક્ષ થતા સુધી ફેર અમારે તપસ્યા ચાલુ છે આવતા આવતા સુધી. શું તેમાં બધો અમારે કપી જશે, અમારે કઈ એટલી બધી મારી જેટલી અમારે કડકાઈ થાય એવી નથી, મારી જેવી કડકાઈ થાય એવી નથી. સમજ ને, કોઈ કડક માણસ નથી ખપાઈ દે. કેમ અમારે તપસ્યા ચાલુ જ છે, કારણ કે અમારે સંયમ માં રહીએ છીએ. સંયમ એટલે શું? ના ના, આ સંયમ તમે તો જાણો છો ને, તમે સંયમો દો છો એ વાત નક્કી છે ને? આંતરિક. થોડીક વાર થતા કોઈ એ કરે તો આ સંયમી થઈ જાય ખરું, પણ પાછું તરત એમ લાગે કે આ ખોટું થઈ રહ્યું છે, એટલે સંયમ આવી જાવ પાછા. શું ખબર ને? એટલે જે સંયમી રહે છે એ તપશ્ચર્યા, સંયમ ને તપશ્ચર્યા છે નહીં. શું સીધું એમને દેશના કેમ આપી, ક્યારે આપી? એમને દેશના પૂર્ણ જ્ઞાન થયા પછી આપી. દાદા એ કહે દેશના આપે છે, કારણ કે વાણીના માલિક નથી એમ કહેજો. થોડું લખ્યું કે વાણીના માલિક નથી માટે દેશના કહેવાય, ઉપદેશ ના કહેવાય. કૃપાળુજી નો ઉપદેશ કહેવાય, કૃપાળુજી નો ઉપદેશ કહેવાય, કૃપાળુજી નો ઉપદેશ. અને આ દેશ ના કહેવાય, વાણીના માલિક નથી માટે. એટલે દાદા ને પણ દેશ ના થઈ ગયે, વાણીના માલિક નથી પોતે. મહાવીર સ્વામી ને જન્મ થી ત્રણ જ્ઞાન હતા, દાદા ને ત્રણ જ્ઞાન માં એક જ્ઞાન નતું. કઈ લખજો તમારે કમ્પેર એન્ડ કોન્ટ્રાક્ટ કરવું છે ને? એમને શું કરવું? જ્ઞાન જાણવા માટે આવ્યા છે? કમ્પેર એન્ડ કોન્ટ્રાક્ટ છે કે જ્ઞાન જાણવા માટે? એવું બને કે દર્દી જો હોય અને એને જો દર્દ થતું હોય તો પછી ડોક્ટર ની પાસે જાય. દર્દી હોય તો પછી કોઈ મેં અડોશી પડોશી ને એમ ના કહે કે ભાઈ મને આ દર્દ થયું છે માટે જરા પૂછી લાવજો કે મારે શું દવા કરવી. એટલે ત્યાં ઉપર આપણને ખ્યાલ આવે કે આ દર્દ નથી, આ દર્દ નથી. દર્દ જો હોય તો નિકાલ આવે. આ વાત બરાબર હું માનતો નથી. આ મહાવીર ધર્મ થી મહાવીર સામે જ્ઞાન હતા, શુદ્ધ સંપૂર્ણ શુદ્ધ થયા પછી દેશ ના આપી હતી. આમ આટલી મળી દેશ ના પૈસા થી ભાઈ આપણે મળીએ ભાઈ તો પદ્ધતિ જ છે કહે. અને દાદા આપશે એ પદ્ધતિ છે. શું કરું? એનો ખુલાસો એ પોતે કરી શકશે કેવી રીતે પદ્ધતિ છે કહે. શું કરું? અને જયારે આવું હોય ત્યારે પ્રેમથી તમને આગળ માન આપશે કહે. શું કરું? ત્યારે તમે કહ્યું કે એમ કે છે, આપે કહ્યું કે શ્રીમદ રાજચંદ્ર ઉપદેશ આપતા હતા અને તમારી દેશના છે, તો એમનો ઉપદેશ અને તમારી દેશના એ શેના ઉપરથી કહ્યું? એ ઉપદેશ કહેવાય? એમાં ઉપદેશ માર્ગ વગર છે તો ભય જ નહીં ને? કે જુદી ઉપદેશ. શું કહ્યું? કે જુદી અહંકાર હોય તો એટલે ઉપદેશ હોય. આ તો દેશ ના માલિક નહીં. શું કરું? વાણી ના માલિક નહીં ને? એ તો વાણી ના માલિક. ક્ષણિક માર્ગ માં ઠેઠ સુધી જ્યાં સુધી બાર ના ગુણસ્કાર માં ના આવે ત્યાં સુધી દેશ ના ગણાય નહીં, કોઈ નહીં. શું કહ્યું ને? કારણ કે બાર ના ગુંઠાણ માં આવે ત્યારે છેલ્લો અહંકાર જાય. શું કહ્યું ને? અને આ તો નિરહંકારી, આ તો જમીન ના વાણી ના માલિક જ જે નથી. તમને વાણી ના માલિક ને રાખ્યા નથી, હજુ તમે માનો એટલી જ તમારી, બાકી તમને રાખ્યા નથી. કહ્યું ભાઈ, મને પણ એક પ્રશ્ન થાય છે કે જે કઈ ઉપલબ્ધિ આપની છે, જે આપની ઉપલબ્ધિ છે એ પણ સુરત ના સ્ટેશને આવી તો કઈ દરેક ને નથી આવી, આપને આવી તો? કારણ કે આપે પણ ક્રમિક માર્ગે કઈક ધીરે ધીરે ધીરે ધીરે કર્યું હશે. ઘણો જ ક્રમિક માર્ગ નું જ છે આ બધું કરેલું, પણ ઉદય આવે અક્રમ નો. શું ઉદય આવે અક્રમ નો? કાર્ડ નાપાસ થયા, કેવ જ્ઞાન માં નાપાસ થયા ને, એટલે આ બહુ એટલા ઉદય અક્રમ આવ્યું કર્યું. અક્રમ એટલે ફૂલસ્ટોપ, જ્ઞાન જ્ઞાન ફૂલસ્ટોપ. કેવું? નોટકામાં ફૂલસ્ટોપ જ્ઞાન. લાખો વર્ષે ના હોય એવું આ તીર્થંકરો પાસે જ્ઞાન હતું, બાકી બીજું કોઈ જગ્યાએ જ્ઞાન આના હોય. તો ત્યાં પુરુષો જ્ઞાન છે. કેવું એક કલાકમાં તો જોવાનું ઘડી થઈ જાય છે ને. અત્યારના મુદે ગયેલા માણસો કેવું, તમે મુદે ગયેલા નતા હતો બહુ બધી મુજામાં જતી રહી ને જતી તો રહી છે દાદા. પણ મેં એક પત્ર લખેલો આપને આ બાબતમાં અમદાવાદ નું મળે, તેમાં મેં લખેલું કે અમે સાકર ખાધી છે પણ ઊંઘમાં ખાધી છે. અને એ પત્ર માં એવું પણ લખેલું કે મને પ્રશ્નો થયા કરે છે, કઈક એવું કરો કે જેથી મને પ્રશ્નો ઉદભવે જ નહીં. એક પ્રશ્નો જવાબ આપો છો તો બીજા 10 પ્રશ્નો મને નીકળે છે માહિતી. પ્રશ્નો ઉદભવ છે ને કે આપડે આખા ઘરમાં પ્રકૃતિ જોવી. કે પેલા મારી પૂછ્યું તમને પ્રશ્નો ઉદભવે છે દાદા માટે? ના, પેલા ઉપર છે દાદા માટે નહીં, દાદા માટે નહીં. આપ દાખલા તરીકે એક પ્રશ્નનો જવાબ આપો એ મને ઉતરી જાય મનની અંદર, પણ એની અંદરથી એ પ્રશ્નો બીજા 4 પ્રશ્નો ઉત્પન્ન કરે છે. એટલે મારું કહેવાનું કે આ બધા ના ઉભા થાય, તમને પ્રશ્ન ઉભા થાય. કારણ કે ભૂમિ જુદી છે, આ ભૂમિકા જુદી છે. પણ ચક્કર ચક્કર થયા કરે છે ને, ચક્કર ચક્કર થયા કરે છે ને. યાદ કરે ને, પણ શું કરે, આપડે આ પેલું બહુ પડ પડ કર્યા કોઈ આવ્યું ને? તમે હભળો ગયા શું લાયા? ના કશું લાયા નથી. તમે શું ફાયદો? ના, અનુભવ થયો કે આ ખોટું છે. એટલો અનુભવ થઈ ગયો, ખોટું ના કહેવાય, જેવું તેવું ના કહેવાય, ખોટું છે એવો અનુભવ કરે કે સાચું છે. સાચું છે એમ જ છે માણસ, કેમ હતું? એટલે અમે એમનો અનુભવ થશે. પેલી બહીને કહ્યો, પેલી મંજુ મંજુ ઝવેરી લેખક છે ને, એમને કહ્યું. મેં ભાઈ અમારે તો અમારા કામ થી એમ કેતો હતા, એ હોભળા ગયા હતા. પછી મેં કહ્યું, મેં કહું હોભળી શું ફાયદો કર્યો? કે આ ખોટું છે એવું અનુભવ થઈ ગયો, એવું બોલેલો તમે યાદ છે. એટલે મંજુ જોયું કે ધનભાગ કહેવાય એ માણસ માટે. એટલો અનુભવ થઈ ગયો, બહુ થઈ ગયો. એ તો આનો કોઈ એ નહીં થતો અમને, અમે એ જ અનુભવ કરીએ છીએ. જો ખબર ને, આ તો તમે જે ભાઈ ઉગે છે ને તે નહીં જોવાનું જુઓ છો. જ્યાં નહીં જોવાનું ને ત્યાં નજર જાય છે. સમજો ને, કોકને વ્યામ પડી ગયો કઈ કઈ ભૂત છે તો કોઈ આપડે કઈ એ બાજુ જોશો નહીં, પણ તો નજર જોયા કરે. બીજું કશું નહીં તમને, કશું વિચારે નહીં. સમજો ને, એ ખાલી ભૂત ભડાકા છે. કશું કેટલા વર્ષ થયા જ્ઞાન લીધા? 8-1 વર્ષ થયા. અરે એમ મને કહી જતા કે મારી થોડી સી રીતે સમજાતું નથી. દાદા રીતે થઈ ગયો, પરિણી રીતે એ બધું મને સી રીતે એ તો મને કહી ગયેલા ને. હું તમારી પાસે બેઠો હતો લગ્ન ને આગલા દિવસે તમારી પાસે બેઠો હતો, તમે મને યાદ દેવડાવ્યો કે કાલે છોડ્યું લગ્ન છે નહીં બેઠા છો. અમના બધા માણસો સમજતા થઈ જાય. શું કહ્યું? મારું છોકરું હોય તે એમાં પે જાય. તારા છોકરો કહી જાય કે ના કહી જાય? એને પ્રશ્ન ઉભા થતા ના થાય. બઉ ફળદ્રુપ તો બઉ ખાતર ના નાખું. સવારે બેબી ને થાય છે ઉત્પન્ન? એ તો મોટી બેબી તો મને ઉલટું જ્ઞાન આપે છે. મોટી બેબી તો કે મને ઉલટું જ્ઞાન આપે. હા, ઉલટી મોટી બેબી છે તે કઈ રહે છે? નાંદેજ રહે છે. ત્યાં દાદા અને બધાને સંગ્ન તેડે છે. સ્મૃતિ એમને સમજાવે છે. મોટી બેબી આઉટ ઓફ લેવલ ના થાય. શું કહ્યું? એટલે આપણે આવી સ્થિતિ થાય ને તો સ્ત્રીઓને પૂછી જોવું કે કેમ મને આમ બહુ વિચારતા છે, કારણ કે લેવલ નો હોય સ્ત્રીઓ. આપડે જ્ઞાતા દસ્તર આપડે નાયક છીએ, ઉભા થતા હોય એકદમ તો આપણે બ્લડ ફ્લેક કરવા બધી ભેગી થઈને એકદમ કલાક બાદ નહીં ગયો. શું કહ્યું? એનાથી કઈ વિચારવાની જરૂર નહીં ને. આપડે ઉભા થતા કોક વાતો એને ભાઈ ઘોટાળા નાખો આખો દર ચાય ચાય ચાય ચાય ચાય. એવું નથી, એવું નથી. આજે દાખલા તરીકે આપ જે પ્રશ્નો નો જવાબ આપો છો એની માહિતી ઉભા થાય. આખો દાડો ને એ ઉભા થાય ત્યાં લખો કહો લખી મૂકી રાખવા. એટલે આખો દાડો ચાય ચાય કરવાનું ના થાય ને. એવું નથી થતું, ચાવતો નથી. એ વખતે ઉભા થાય છે, એ વખતે ઉભા થાય પછી છૂટી જાય. લાખો વર્ષે ગુરુ ભાઈ એવું જ્ઞાન છે. બધી સંસાર પણ સુંદર ચાલે, સુંદર એટલે નહીં સહજ ચાલે એવો છે. તમે દખલ કરો એટલો દખલાય છે. સંસાર પણ સહજ ચાલે એવો, કેવું? બાર ખોડી વાળાને સહજ ચાલે એવો છે અને એક ખોડી વાળાને સહજ ચાલે. થોડી નથી તેને સહજ ચાલે એવો. એના માટે નો ઉપાય શું? એટલે શક્તિમય છે. આપડે શક્તિ નો દુરુપયોગ કરીએ છીએ. આપડે ધ્યાન એકાગ્ર કરવાનું ધ્યાન શક્તિ તમે અંદર છે. શક્તિ છે કે નહીં એકાગ્ર કરવાનું? નહીં કેમ કરતા નથી? એ કરી નથી શકતા ને. આપડે કેમ કરી શકતા નથી? પ્રયત્ન કરીએ થોડી વાર ધ્યાન રહે પછી નથી રહેતું. શક્તિ છે કે નહીં? છે. તો બધું કેમ કરતા નથી? હવે બેંકમાં રૂપિયા 5,000 આપી દે એમને કરવા દેવા તીકડી એકાગ્ર રહેશે. નથી રહેતું ત્યાં એકાગ્ર છે કે ના રે? એકાગ્ર રહે ને. રૂપિયા રૂપિયા નતો ગણાય ભાઈ તો છોકરો આવે તો હા ધ્યાન ના આવે કદી એકાગ્ર થયા કરે. છોકરો આવે ગમે નહી અને વાઈફ આવે તો ગમે નહીં. આ ભટક્યો આવ્યો તારે શું કરે? એનું કારણ શું? પૈસા ની વેલ્યુ છે અને આ ડી વેલ્યુ છે ભગવાન નું. શું છે? ભગવાન ની કિંમત જ નથી. જયારે આની કિંમત સમજાશે ત્યારે અમારે એકાગ્રતા. એકાગ્રતા કિંમત સમજાય તેના પર આધાર રાખે. ભગવાન ની જરાય કિંમત રાખતા રહે છે ને. કિંમત તો રાખે છે પણ ઘણી વાર એ પ્રમાણ થઈ જાય છે. ના ના કિંમત જ નથી. કિંમત હોય તો એકાગ્ર ભગવાન માં કિંમત એકાગ્ર. એકાગ્ર થાય જ અવશ્ય થાય. રૂપિયામાં કેમ થઈ જાય? રૂપિયા કિંમત સમજી છે ને. તાર કરવી છે કિંમત એકાગ્રતા ને. ચિંતા ચિંતા થાય છે. ચિંતા ચિંતા થાય છે. ચિંતા થાય છે કોઈ ખરો? શું દયા છે આપડો? છોકરો મા બાપ મરે એટલે મરી જ જાય. ત્રિલોકભાઈ, ત્રિલોકભાઈ ખરેખર ત્રિલોકભાઈ છે. ત્યાં પાછી ભૂલ કરી છે, ત્યાં ભૂલ છે. પછી આપડે બધા સમજાય એવું The world is the puzzle itself, puzzle. God has not puzzled this world at all. Only scientific, circumstantial evidence. માં ચિંતા થઈ જાય ના થઈ જાય. આ તૈયાર મારી પાસે 2000 છે. એક દાડો ચિંતા કર થાય માણસ કેટલો આનંદ થાય. શું કહ્યું? એક દાડો તો કાયમ ચિંતા વગરની સ્થિતિ કેવી છે? તમને થતી નથી થાય ને કે શું નામ તમારું? મનુભાઈ. હવે ખરેખર તો મનુભાઈ છે, ખરેખર શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા પેલા તમે ખરેખર ત્રિલોકભાઈ છો એટલે અહંકાર છે. શું છે? હું ખરેખર મનુભાઈ એનો નવો અહંકાર થયું ને. આ તો વ્યવહાર થી મનુભાઈ નાચ્યા કીધું અમે થી કે ભાઈ ઓળખવાનું ને. એ અહંકાર મૂકતા ગયું. અહંકાર ના હોય તો ચિંતા ના હોય. બધી ચિંતા અહંકાર લીધે સમજ્યું ને. એટલે આઈને મને પૂછવું બધું ખુલાસા કરી આપું. ચિંતા ચિંતા થાય નહી. કર્મ બંધાય નહીં, કર્મ જ બંધાય નહીં. અમારી આજ્ઞા કેટલી પડાય છે તમે જરા કરતી રહેશે? અમારી આજ્ઞા પાડે ને તો બધું નિરંતર પાડવાના બધા. એટલી રિલેટિવ રિયલ એ બધું નહીં. રિલેટિવ રિપાઇન્ટ યાર મનુભાઈ બાય રિયલ પોઈન્ટ સુધાર્થમાં સમજાય છે ને. જ્ઞાન સાક્ષાત્કાર પામેલા 22 23 આ નંબર 24 થી 33 કયા હતા ને? ચરણવિધિ માં નમસ્કાર છે ને, નમસ્કાર વિધિ એ વાંચે છે, રોજ વાંચે, રોજ વાંચે છે. આજ્ઞા પાડો ને તો બઉ સુંદર. આજ્ઞા એની વાડ છે ને તો કોઈ જાય બધું વાતો ખ્યાલ. એટલે કઈ આજ્ઞા છે? બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ યુ આર મનુભાઈ, બાય રિયલ વ્યુ પોઈન્ટ યુ આર સિદ્ધાર્થમાં. યાદ નહીં આવતું તમે કહ્યું છે? આ બકરી છે તો રિલેટિવ વ્યુ પોઈન્ટ થી બકરી છે, રિયલ વ્યુ પોઈન્ટ થી સિદ્ધાર્થમાં. ગુલાબ નો છોડ રિલેટિવ વ્યુ પોઈન્ટ થી ગુલાબ, રિયલ વ્યુ પોઈન્ટ સિદ્ધાર્થમાં. આવી રીતે જોતા જોતા ચાલવું જોઈએ. એક કલાક રિલેટિવ વ્યુ પોઈન્ટ વાંચતી દેખાય અને રિયલ વ્યુ પોઈન્ટ અંદર ની વાંચતી દેખાય. સમજે ને? એવું જોતા જોતા કલાક કરવું જોઈએ. નિકાલ કરવો જ છે એવું મેં નક્કી કર્યું. એટલે એમાં થઈ જશે નિકાલ સંભાવ. સમજે ને? બસ પાંચમું સુધાર્થમાં વાંચો આપડો. સુધાર્થમાં ચોપડો એટલે શું કે આ તા સુધી આ પેલા ચોપડો એટલે બહુ વધારે થઈ ગયો. પણ એ તો રહેશે તાગો ગયો. હવે આપડે સુધાર્થમાં ચોપડો એટલે 5 આજ્ઞા પાડવી, સત્સંગ કરવો, અહીં વિધિ કરવા આવવું,